જગાડવા માટે. અને એના માટેનો હવે શ્લોક આ છે. કયો? નલિની દલગત જલમ અતિ તરલમ. કેમ આ પ્રભાત છે, જાગવાની વાત છે એટલે કેદારે જ આવે. નલિની દલગત જલમ અતિ તરલમ તદવત જીવિતમ અતિશય ચપલમ. વિધિ વ્યાધિ અભિમાન ગ્રસ્તમ લોકમ શોકહતમ ચ સમસ્તમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. હે ગોવિંદ, શંકરાચાર્ય જે જગાડે છે, જાગો. શું જાગવાનું કે છે? વિધિ વ્યાધિ અભિમાન ગ્રસ્તમ લોકમ શોકહતમ ચ સમસ્તમ. વિધિ જાણો, જાણો એ એ મૂઢ સંસારી લોકો, જાણો આ સંસાર કેવો દુઃખરૂપ છે. તો કે શું છે? વિધિ વ્યાધિ. વ્યાધિ એટલે શરીરના રોગ. જો ગણાવ્યા, પેલું મૂક્યું સાહેબ, આ સંસારમાં શરીરના દુઃખ ઓછા છે? રૂવાડે રૂવાડે બબે રોગ છે, શરીરમાં 3.5 કરોડ રૂવાડા છે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કુલ 7 કરોડ રોગ છે. એક એક રૂવાડે બબે રોગ આપણા શરીરમાં છુપાઈને બેઠા છે. ઠાકોરજી દયા કરીને દબાવે છે. એક એક મિનિટ માટે આવે, આપણા ભૂખા નીકળી જાય. કેમ? એક જ ખાલી નખનું નયું હણકો મારે, આંખ ઉડી જાય, આખી રાત ઊંઘ ન આવે. કેમ થાય? નખ પાક્યો છે. કેમ થયું? આખી આંજણી થઈ છે. હોય કેટલી? મગના ફાડાની દાળના દાણા જેટલી આંજણી હોય, તો આમ કરીને બેઠો. એક એક મુલાકાત, એક એક મિનિટ આવે, ભૂખા નીકળી જાય ને. અરે ભાઈ, શરીરના રોગ તમને ન આવ્યા હોય તો કંઈ વાંધો નહીં. જનરલ વોર્ડ સિવિલના હોય ને, એમાં કેન્સર વોર્ડ અને જનરલ વોર્ડમાં મહિને એક વાર આટો મારી આવ, એમ પીડ્યા હોય છે ભાઈ, હો એમ પીડ્યા હોય છે કેન્સરમાં ને એમાં. અહીંથી કાપી નાખ્યા હોય, જડવા ફાંડા વાળી દીધા, દહકા લેતા. કેવા કેવા દુઃખ, રામ રામ થઈ જાય. ભયંકર આટો મારવો જોઈએ ખરેખર. ખરેખર આ બધી વાયડે નીકળી જાય, વાયડે બધી નીકળી જાય. જાવું જ જોઈએ આટો મારવા, ખરેખર જવું જોઈએ. તરત ખબર પડી જાય કે જે શરીરને બાથરૂમમાં હું પોણો કલાક સુધી મોંઘા મોંઘા 50 રૂપિયાની એક ગોટો આવે એવા સાબુથી મલ મલ આ છે. એટલું જો ઠાકોરજીના અભિષેકમાં ટાઈમ આપે તો સદેહ વૈકુંઠમાં વયો જાય. કેટલા પણ સાબુ, ચહેરો ધોવાનો જુદો, વાળ ધોવાનો જુદો, શરીર જોવાનો જુદો, સારું છે આંખ ધોવાનો જુદો, નાક ધોવાનો જુદો, હજી નથી આવ્યો. ચંદ્ર રોડમાં આ જો બધું જોવે ને, ખબર પડી જાય શરીરના કેવા રોગ છે. વ્યાધિ અભિમાન ગ્રસ્ત લોકમ. અભિમાન, આ બધી ટક્કર સમાજમાં થાય છે. શાની છે? કયો? અભિમાન. હું રહી ગયો, હું કેમ પાછળ, હું આગળ, મારી પાસે સત્તા હોવી જોઈએ, હું ઓથી સિનિયર થયો, આ બધા તો પછી આવ્યો, આ બધું અમે કર્યું, આ આગળ ચડી ગયા ને અમે વાહે રહી ગયા, હું અને હું સરપંચ ન થાવ અને બીજો થઈ જાય તો એ હારા કામ તો ન જ થવા દો, હું કરું તો હું જ કરું, એમ બીજો કરે તો કરવા જ ન દો, હું એ કરું નહીં બીજાને ન કરવા દો. કેમ? મારો જન્મ જ એના હાટું છે. એ હું આપણે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ કહેતા કે હું છે ને એ પાકેલા ગલકા જેવું છે, આમ લટકતું હોય ને તો શિયાળિયું ભૂખ્યું તો નીકળ્યું, એને થયું કે આ ફળ ખાધા જેવું છે, છલાંગ મારીને પકડ્યું, દાંતમાં હલવાયું, આમ આમ લટકી ગયું. વાડીવાળો આવ્યો, શેરડી આજ કાપે, હવે એટલું ભિખારું બિચારું ભૂખ્યું થયું ને અહીંથી નીકળ્યું, શેરડી તો બીજા શિયાળિયા કાપી જતા, મારી મેં આનો વાહો ભાંગી નાખ્યો, પણ આ ગલકું હું એમાં જાળીમાં ભરાઈ જાય પછી છૂટે નહીં, ધોકા જ પડે. હમણાં એક જગ્યાએ છે ને એવું થયું, એને ગાડી પાર્ક કરવાની બરાબર આમ સામે, તો બંગલાવાળો ઓલો કે અહીં નહીં, પેલો કે સુકામ નહીં અહીંયા, ઓલો કે અહીં નહીં કરવાની, હું સુકામ ના કરું, આ આ સરકારી જમીન છે, તમારું તો છે ને પ્રાઇવેટ તો અહીં લાગુ પડતું નથી, તમારી હોય તો હું ન કરું, સરકારી જમીન છે હું અહીં મૂકી શકું, પેલો કે સરકારી હશે પણ મારા મકાન સામે મને નડે છે, એટલે નડે છે તારો પ્રશ્ન છે, બાકી હું બાજુના ફ્લેટમાં જ રહું છું ને બાજુના જ મકાનમાં રહું છું અને આ તો કોમન પ્લોટ છે, હું અહીં કરી શકું, હું ની ટક્કર, ઓલો કે હું મૂકવા ન દઉં, આ કે હું ત્યાં જ મૂકું, સામાવાળાને એવી ખીચ ચડી, આવો છરો લઈ આવ્યો, ગચ તેને માર્યો, ત્યાં ત્યાં ઢળી ગયો, પેલો ઉપર વયો ગયો, ઓલો જેલમાં વયો ગયો, બે પરિવાર ઉજળી ગયા, લ્યો શેની ટક્કરમાંથી. બહુ કઠણ છે આ નિયા, કઈ હુમા હુમા આપણે કોઈ બાકી ના રહ્યો, હું બહુ હું ની જ તકલીફ, હું મૂકી ગયો તો પરમ નિરાત, લ્યો બોલો, બધા કામ સરળતાથી થાય પણ હું મૂકે તો, બધા જ કામ સરળતાથી થાય હું મૂકે, હા એટલે હું મૂકી દેવાનું મત, બધું સીધું થાય. વિધિ વ્યાધિ અભિમાન ગ્રસ્ત લોક શોક હતમ ચ સમસ્તમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે. આ એટલા માટે જાણ્યું છે કે આ બરાબર માઈક ચાલે છે. આ મને સંગીતનો ટ્યુન આઈથી એમ મળે નહીં તો મારા ઉપડે જ નહીં, હું ગમે તેમ કેદારો ગાવ દે ઉપડતા છે, આ તો દાદ દેવી પડે એવું કામ કરે છે, એવું સીધું હાલે, એ શ્રીજીની કૃપા વગર ન થાય, હા એને હરખું કરે ત્યારે હરખું થઈ જાય બરાબર, એનું એમાં એનું ન હાલે, મારું ન હાલે, કોઈ નું હાલે, ઠાકોરજીનું જ હાલે, એ કે ભાઈ હરખું હાલો બધું, બ્રહ્માંડો એને ઈશારાથી ચાલે છે, આ ઠોસરું લાવવું એમાં એને શું છે. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ મૂઢ મતે. આ સંસાર અભિમાનગ્રસ્ત છે, રોગગ્રસ્ત છે, અને શોક હતમ એટલે દુઃખનું મૂળ છે, શોકનું મૂળ છે, દુઃખાલય છે. પુસ્તકાલયમાં પુસ્તક મળે, ઔષધાલયમાં ઔષધ મળે, હે હિમાલયમાં હિમ એટલે બરફ મળે, એમ સંસાર દુઃખાલય છે, એમાં દુઃખ જ મળે, સભ્ય થઈ ગયા એને એ જ મળે ભાઈ, દુઃખાલયમાં દુઃખ જ મળે. અને કેટલી જાતના, દીકરાના દુઃખ, દીકરીના દુઃખ, ઘરવાળાના દુઃખ, ધણીના દુઃખ, પાડોશીના દુઃખ, ઓફિસના દુઃખ, બોસના દુઃખ, ક્યાં ક્યાં દુઃખ ગણવા, ભયંકર દુઃખો છે, અપાર દુઃખ છે. જીવતા દુઃખ, મરીને દુઃખ, એ થોડો પાર આવી જાય છે, મરી જાય એટલે, હે ભાઈ આવે આવે પાર. જો ટૂંક સમય પહેલાની જ વાત કરું છું, એક બાપના ત્રણ દીકરા, બનેલી ઘટના જો, આવ મારી નજર સામે છે પણ નામઠામ અપાય નહીં, નજીકના ગાળાનું છે કહેવાય. 25 વર્ષ પહેલા એમના બાપુજી ગુજરી ગયા હતા, ગુજરી ગયા ઓફ થઈ ગયા હતા, મરી ગયા હતા. કેટલા વર્ષ પહેલા? 25 વર્ષ પહેલા મરી ગયા. એમાં 25 વર્ષ પછી હવે કાંઈક એના ઘરે માંગલિક કે કંઈ એવો પ્રસંગ આવ્યો હશે અને હોમ હવન કંઈક કંઈક કરતા હશે, અને 25 વર્ષ પહેલાં ગુજરી ગયેલા બાપ ત્યાં પરિવારના એક સભ્યમાં પ્રવેશ કરીને માંડ્યા, અને ભાઈ રડે રડે રડે માથા પછા, એટલે કે તમે કોણ છો? હું આ તમારો બાપ. અરે અરે રોવે રોવે રડે રડે કે મારી પાસે બધું તમારી પાસે છે એમ બધું હતું તમે જાણો, પણ મેં કોઈ હરિનું નામ લીધું નહીં, કોઈ સત્સંગ કર્યો નહીં, કોઈ દેવ મંદિરમાં ક્યારેય ગયો નહીં, મારી આવી ભૂંડી દશા થઈ છે, પ્રયત થઈને ભટકું છું. બે ભાઈ એ રડતા રડતા પાછો કે એ મેં 25 વર્ષથી ખાધું નથી, 25 વર્ષથી મેં પાણી પીધું નથી, મને પાણી પાવ, મને પાણી પાવ, મને પાણી પાવ. લ્યો તે આના બે ભાઈ જે બે દીકરા હતા ને એ તો આપણે સ્વામિનારાયણ સત્સંગી, એક હતો ને એની ઉંમર 55 વર્ષની છે, એવો કલઠ કે કોઈ મંદિરે જાય નહીં. આ રામજી કૃષ્ણ મંદિર કે સ્વામિનારાયણ મંદિરને છોડો, માતાજીને મંદિરે નહીં, હનુમાનજીને ડેરીએ નહીં, ક્યાંય નો જાય. એની ઘરવાળી હારે બેઠી હોય ને ક્યાંય જવાનું થાય તો એ આગ્રહ કરે તો એને કે તું જઈએ, એ ગાડીને બેસે મંદિરની બહાર, કોઈ મંદિરમાં ન જાય. એ આ પરિવારનો મામલો હતો, બેઠો તો હોય. અને એના હગા બાપે જે વર્ણન કર્યું કે મેં ભજન કર્યું નહીં, સત્સંગ કર્યો નહીં, મેં આ કાંઈ કર્યું નહીં, આજે હેરાન થા, મને પાણી પાવ, મને પાણી પાવ, મેં 25 વર્ષથી કાંઈ ખાધું નથી, 25 વર્ષથી પીધું નથી, મારી પીડા મારી પીડા. આ હા હા, એણે જે એના દુઃખો વર્ણન કર્યા, 1 કલાક રેડ્યો, ઓલો ત્રીજો માનતો નહોતો ને, ધડધડ સત્સંગી થઈ ગયો, ધડધડ કંઠી પહેરી લીધી, પૂજા લઈ લીધી, ને અત્યારે પણ હવ ઉઠે ને એ પેલા 5 વાગ્યે વહેલો ઉઠે ને સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. અને એના બે ભાઈ જૂના સત્સંગીઓ હતા એના કરતા આગળ નીકળી ગયો. એકાદશીઓ કરવી, લસણ ડુંગળી અડવા નહીં, કોઈ પેલું નહીં, દેવ મંદિર આપણે જાવ નીચે ને વા ને ભજન બાર ધોન કરો, ભજન કરો, કરવા જેવું છે. કારણ કે એને વર્ષે કરોડની આવક, અને છતાંય આ નામે 0 હતો. એને થઈ ગયું કે જો મર્યા પછી મારે આજ કરવાનું હોય ને આજ થવાની દશા જે મારા હગા બાપની થઈ. ગોપીચંદને એની માતાએ એ જ કીધું ને કે મેં નજર સામે તારા બાપને, ગોપીચંદ બેટા આ હોનાના લાટા જેવું તારું ઉજળું શરીર છે, એ તારા કરતા તારો બાપ આથી રૂપાળો હતો, એને મેં મારી નજર સામે જમદું ઢળીને લઈ ગયેલા જોયો છે, એટલે મને તારું શરીરને આ બધું જોઈ અને રડવું આવે છે. સાચું કહું તો દુઃખ છે, તું જંગલમાં વિયો જા ભજન કરવા, મારે મોકલવો જ છે તને, અને ન કહું તો તારું દુઃખ જોવાતું નથી. અને ગોપીચંદ ભેગ પહેરી લીધો, તમે જાણો છો ને એની માતા, કે હું દુઃખ ભોગવી લઈશ મારા સંસારના, પણ બેટા તું ભજન કરીને હરીને પામી જા. અરે આ માતાઓ કઈ મૂર્ખ હશે ભાઈ, અને જનારો કઈ મૂર્ખ હશે ગોપીચંદ, વિચાર તો કરો રેશનાલિસ્ટ. તમે કેટલાકને મૂર્ખ કહેશો, તમારી મેજોરિટી નથી, મેજોરિટી અમારી છે. દુનિયામાં મામૂલી તમે 3% થી વધીને નથી, ઠેકડા શું મારો છો, 3% થી વધારે કોઈ એવા નથી રેશનાલી. 97% લોકો ક્યાંક ને ક્યાંક આસ્થા ધરાવે છે. હા, વહેમ અંધશ્રદ્ધા એના આપણે ઘોર વિરોધી છીએ. આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ નંદ સંતો એ બધા એના ઘોર વિરોધી છે. અંધશ્રદ્ધાઓ જે બધી કરવી એ બધી એના આપણે વિરોધી છે, પણ સતતત્વ જે છે એનો પરમ આદર થવો જોઈએ. ભજન કરતા થઈ ગયા બોલ કેમ. હવે એને તમે પૂછો કે આ બધું ખોટું છે, એ માને માને ભાઈ? હા બસ. તો પછી હવે ભજ ભવ સંભવ ભીતિ ભેદનમ સ્તોત્ર હતું એનું જ્યારે આપણે પ્રવચનો ચાલતા હતા એમાં મેં તમને એક મારી વાત કરી હતી, તમને સેજ યાદ હોય તો, કે હું અનુષ્ઠાનમાં તો ચૈત્ર મહિનાના અને ચૈત્રના અને આસોના અનુષ્ઠાન હોય ત્યારે રૂમમાં જ રહું, બહાર નીકળું નહીં, અને અંદર અનુષ્ઠાન કરતો હોઉં. પછી બહાર જે ગેલેરી પડે છે એમાં રાત્રે શું, એ રાત્રે સૂતો ત્યારે ભટકતી આત્મા મારી સામે આમ આવી ઊભી રહેતી, એટલી મેં તમને વાત કરેલી છે. આગલો જે શોટ છે એ મેં તમને એપિસોડ કીધો નથી. એ ભટકતી આત્માને ભટકતી હતી એમાંથી એને છૂટવું હતું, તલસતી હતી આત્મા કે મને તો આમાંથી કોઈ છોડાવે. હા, એ બહુ રોચક છે, પણ એ ક્યારેય કહી શકાય તેમ નથી. હવે તમે મને લાખ કહો કે ભટકતી આત્મા નથી અને પ્રેતાત્મા નથી, આવું કાંઈ નથી, એ હું કેમ માનું? અમારો સ્વાનુભવ છે, મેં જાતે અનુભવ્યું છે, અને હું આ છાતી હાથ મૂકીને કહું છું, ખોટું નથી કહેતો, મારે ખોટું ભજન કોઈને મિસગાઈડ નથી કરવા, પણ હું એટલે હાથ જોડીને કહું છું કે આ બધું પરમ સત્ય છે. હરિ ન ભજ્યા, સાચે ભાવથી જો આ ન કર્યું તો પ્રેતયોનિઓ ભટકવાનું, આ બધા મહાદુઃખ દારૂણ દુઃખ છે. માટે ભલા ભગવાન ભજી લ્યો, ભગવાન ભજી લ્યો, ભગવાન ભજી લ્યો, એ સિવાય બીજું કાંઈ કેવું નથી. આપણે પણ વહેમના ઘોર વિરોધી છે. ભૂતને તમે તું થતા હોય તો એના પેલા આપણે વિરોધ કરીએ, અને જેટલા સમાજમાં પેલા ખોટા થાય છે તેનો આપણે વિરોધ કરીએ જ છીએ. પણ જે પરમ સત્ય છે આ પાછળ કહેવાનો મિનિંગ એટલો જ છે કે બધું જ છે. ભૂત પ્રેત પાપ કર્યા હોય તો થાય, પુનર્જન્મો છે, ભટકતી આત્માઓ પણ છે. આજે આ ક્રાંતિઓને આને આ બધા કહે છે અમે તો કાંઈ બાપનું શ્રાદ્ધ નથી કરતા, ફલાણું નથી કરતા, આમ તેમ નથી કરતા, અમે બધાના વિરોધી છે. એ મૂકી દો, વાયડે મૂકી દો તમે. સહજાનંદ સ્વામી પણ ઘોર વિહમના અંધશ્રદ્ધાને વિરોધી છે, છતાં શિક્ષાપત્રીમાં લખે છે પોતપોતાના પિતૃઓનો સાથ શ્રાદ્ધ પિતૃકર્મ યજ્ઞ યથાવિધિ યથાશાસ્ત્ર પ્રમાણે સૌએ કરવું. ગીતામાં પણ છે, ભાગવતમાં તો ત્યાંથી જ પ્રારંભ થાય છે. તૂતમાં આપણે માનતા નથી, પણ જે શાસ્ત્રીય વાત છે. પણ આ બધું કહીને શું કહેવાનું છે? આત્મા અવિનાશી છે, પુનર્જન્મ છે, ભટકતી યોનિઓ છે, ભટકતી આત્માઓ છે, બધું છે, અને એ દારૂણ દુઃખ છે. માટે જાગો અને હરિ, આ કહેવાનો સાર છે. હા, આવજો ભાઈ. ઘણાને મોક્ષ સાથે જ એલર્જી છે, મોક્ષ શબ્દ સાથે જ એલર્જી છે. તો ચાલો, કાંઈ વાંધો નહીં, આપણે ક્યાં પરાણે મોક્ષમાં કોઈને મોકલી દેવા છે. મોક્ષનો ડોંગરેજી મહારાજ કહેતા એ અર્થ સ્વીકારો ને, મોહ એટલે મોહ, ક્ષ એટલે ક્ષય, મોહનો ક્ષય થાય એનું નામ જ મોક્ષ, એનો સ્વીકાર કરો. મોહ એટલે બધા દુર્ગુણ, જેટલા દોષ છે, પાપ છે, દુરાચાર છે, અપલક્ષણ છે, કુલક્ષણ છે, એ બધા જે દુર્ગુણો છે એ જીવનમાંથી નીકળી જાય એ પરમ મોક્ષ. અને એવી રીતે બધું છોડી દેશો અને સત્કર્મ કરશો અને હરિનો આશરો રાખશો અને હરિનું ભજન કરશો તો બીજો જન્મ થશે. માગો ને નથી ઉપર મોકલી દેવા તમને, કાંઈ ત્યાં રિઝર્વ ફોર્સમાં નથી મૂકવા તમને. ફરીથી આવો, ફરીથી સરસ મજાનો જન્મ, એનાથી સોળ કળાએ ખીલોલો મળશે. વળી સત્કર્મ કરો, વળી હરિનું ભજન કરો, વળી પાછો દેહ મૂકો, વળી પાછા ફરીને આવો. એમ કરતા કરતા તમે સંસારમાં રહેતા હશો, અને કોઈ સંસારમાં રહેવા છતાં સંસાર તમને અડે નહીં, અને ભગવાન સિવાય બીજું કઈ રૂચે નહીં, આના જેવો કોઈ બીજો મોક્ષ નહીં. આ તો ક્યાં આવે, છોડાવી ક્યાં દેવું છે? પરમ મોક્ષ, આ પરમ મોક્ષ. સંસારમાં ડૂબે નહીં, સંસાર અડે નહીં, સંસારમાં રહેવું અને ભગવાન વિના બીજું કઈ ગમે નહીં, આનાથી બીજો મોક્ષ શું? પરમ મોક્ષ. ચાલો આવું ઈચ્છો, પણ તમે કહો છો બધું તૂત છે, એ બરાબર નથી. માટે સંસાર દુઃખરૂપ છે, એમાંથી હરિ ભજી લ્યો. શંકરાચાર્યજી કહે છે ભજન કરી, જો તમને દુઃખ સમજાણું છે તો હા, તો પુકાર કરો અને વેળમાં કરો, જરાય મોડું ના કરો હરિ ભજવામાં. શંકરાચાર્યજી કહે, એટલે ઉપર લખ્યું, શું લખ્યું? નાલિની દાલા ગાતા જાલમ અતિ તરલમ તદવત જીવમ જીવનમ અતિશય ચપલમ. અર્થ થાય છે? નથી થતો, એટલે મજા નથી આવતી તમને. નાલિની દાલા ગાતા જાલા અતિ તરલમ તદવત જીવનમ અતિશય ચપલમ. નલિની એટલે કમળ. સાંભળો શું વાત કરી છે શંકરાચાર્ય. ભાઈ કહેતા કહેતા મને આમ કાંઈક થઈ જાય છે. ભલા માણસ તમને સાંભળતા કઈ નથી થતું. કમળ, નલિની એટલે કમળ. કમળના પાંદડા ઉપર શંકરાચાર્યજી કહે જળનું ટીપું પીડ્યું હોય, ઓશ બિંદુ, લાઈફ ઇઝ અ ડ્યુ ડ્રોપ, એ આમ જળનું બિંદુ મોતીના દાણાની જેમ ચમકતું હોય ને, સૂર્યની સામે ચાંદુડિયા પાડતું હોય એવું ખિલખિલ ખિલખિલ ખિલખિલ હસતું હોય, એવું શંકરાચાર્યજી કે જીવન છે એ અતિશય ચપલ છે. કેમ? સેજ પવનનો ઝોકો આવ્યો, પાંદડા ઉપરથી પેલું ઔષ બિંદુ જળ બિંદુ નીચે ગયું, અસ્તિત્વ ખલાસ. ક્યાં ગયું? સેજ ઝોકો, અસ્તિત્વ ખલાસ. એટલું ચપળ, હાથમાંથી જતા વાર નહીં લાગે એવું આ જીવન છે. માટે શંકરાચાર્યજી કે ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ. નલિની દલ, દલ એટલે પાંખડી, દલ ગત એટલે ઉપર બેઠેલું, જલમ એટલે પાણી, અતિ તરલમ, તરલ છે, આમાં આમ ભયું જશે. તદવત એ પ્રમાણે જીવનમ, જીવન અતિશય ચપલ, એનાથી ને હજાર ગણું હજારો ગણું જીવન તો અતિશય ચપલ છે, નીકળી જશે. પાણી કે રા બુદબુદા, પરપોટા થાય છે ને બબલ્સ પાણીમાં, પાણી કે રા બુદબુદા અસમાનો શકી જાત, દેખત હી છિપ જાયેગા જ્યું તારા પ્રભા. જેવો સૂરજ નીકળશે ત્યારે કરોડો તારલાઓ ચમકતા હોય પણ બધા તારલાઓ વિલીન થઈ જશે, એવી રીતે આ પાણીના બુદબુદા જેવો થયો, જોતા જોતા ફટ દઈને ફૂટી જતા, વાર લાગે નહીં, એ વાર લાગે પાણીનો બુદબુદો. એમ આ પાણીના બુદબુદામાંથી જ આ આ કાંજીન, પ્રેમજીન, ભીનજીન, મનીન, કનુન, મનુન, હકુન, બકુન, આ બધા એમાંથી જ થયા છે. પાણી કેરા બુદબુદા અસ માનુસકી જાત, આ પાણીના પરપોટામાંથી શરીર થયું છે. એ આ પરપોટો ફૂટતા જરાય વાર નહીં લાગે, જેમ પેલું પાણીનો પરપોટો થયો જળમાં, નીકમાં, ધોરિયામાં, નહેરમાં પાણી વહેતું હોય અને અફળાય, પરપોટો થાય પણ જતા જતા તો ફટ દઈને ફૂટી જાય, એમ આમાં કાંઈ વાર લાગે નહીં. ખુદા હે ખરાદી અકલૌસ ને જ્યાદી આદિ અનાદિરૂ કરતા કહાયા પવન આગ પાણીરૂ માટી મિલાની રુદંકી નિશાની છે આદમ બનાયા દિયાકા નાસા ચશ્મકા તબાસા જબાકા ખુલાસા તો કલમા પઢાયા મુરાદમ કહે સહી કરકે દેખો ખુદા ને કિયાસો અકલ મેન આવે. પાણી કેરા બુદબુદા અસમાનુસ કી જા, ફૂટતા વાર નહીં લાગે. કાચો મણકો ભાયા કાયા તારે સુન પ્યારે, કાચો મણકો પાકો નહીં, સાવ માટીનો ઘડો, કાચો, પાણીમાં બોળો તો ડફદિન નીકળી જાય. એ ભાઈ આ મકાનને આર્કિટેક્ચર તમે જો બધા તો તમે વિચાર કરીને તો કહી દો કે 80 વર્ષ સુધી આને કંઈ થવાનું નથી. તમારા મારા શરીરનું કોણ લેખિત કરી આપે? ભાઈ કરી આપે? હમણાં તમે ભાઈ મને વાત કરતા હતા ને, એના ગામનો જ એક ભાઈ માણ, એ આમ આમ આમ આમ ખેતરથી આવ્યો અને ગામને બહાર ઓટલા હશે, એને બે પાંચ જણા બધા ફાળિયા બનીને આમ બેઠા હતા. ઓહો એ નાનજી ભાઈ આવો આવો જરા બીડી તો પીતા જાઓ. બનેલો પ્રસંગ હજી મહિના પહેલાંની વાતો, આ કેનારા ભાઈ સામે બેઠા તે આવો નાનજીભાઈ બેસો બેસો બીડી પીન તો જાઓ. એ નાનજીભાઈ બેઠા, બીડી કાઢી, જગાવી, ઘૂંટ લીધી, બીડી હળકતી રહી, ઈવ્યો ગયો. બીડી હળકતી રહી ને એ ઠરી ગયું. લો આવા મેં બે ત્રણ સડન ડેથ જોયા છે. અને મેડિકલ વાળાને તમે પૂછજો આ તમાકુથી થાય છે, આ ગુટકા, આ સિગરેટ, બીડીઓ ચૂસે ને એમાં સડન ડેથ, તાત્કાલિક મોત એનાથી થાય છે. પછી ઓલા કે ભાઈ બીડી પીતા હતા ત્યાં વૈયા ગયા, ત્યાંની બીડીથી જ ગયા. એનો નિકોટિન છે ને એકદમ ધક મારે છે હાર્ટ ઉપર, એટલે એમાં કેટલા આવી રહ્યા ડફ બંધ મળી જાય, મરી જાય છે. બીડી હળકતી રહી ગઈ, ઓલો ઠરી ગયો. હાવલ્યો રાજકોટમાં 50 વર્ષ પહેલા એવું બન્યું, એક પેશન્ટને કાંઈક એવો બહુ સિવિયર થઈ ગયા તો ડૉક્ટરને તાત્કાલિક મોટે હોસ્પિટલથી બોલાવી આવ્યા, ગાડી લઈને ડૉક્ટર મારતા ઘોડે આવ્યા, આવીને એના દર્દીનો હાથ પકડી ગયા. ઓહો બહુ સિરિયસ કેસ છે, સારું કર્યું તમે મને તાત્કાલિક બોલાવી લીધો, 5 મિનિટ આપણા હાથમાં છે, એટલે લાવો લાવો જલ્દી લાવો, ઇન્જેક્શન એકદમ તૈયાર કરી, ફૂટ કરી આ નસને વેઇનમાં આમ લઈને ઘસ થઈને વેઇન ઇન્જેક્શન આમ માર્યું, દવાનો ઠેકો માર્યો, દર્દીને રાહત, ડોક્ટર વયો ગયો. હા, સાચી વાત છે, મારી આમાં છે, મેં મારી નાખ્યો એમ તમે જોવો ના, એને મોતે ગયો પણ એક્ઝેક્ટ આમ ગયો, ઇન્જેક્શન બીજા કાઢવું પડ્યું, દર્દીને રાહત થઈ ગઈ. ભૂલો ભાઈઓ પાણી કેરા બુદબુદા અસ માનુસ કી જા, નલિની ગત જલ અતિ તરલમ તદવત જીવિતમ અતિશય ચપલમ, જાતા વાર લાગે નહીં ભાઈ. લાખો કહે ન માણ્યું, કચ્છનો લાખો ફૂલાણી થયો, થોડી વાત કરી દઉં ને. હા, કચ્છના લાખા ફૂલાણી થયા, બેઠા હતા, સમૃદ્ધિનો તો કોઈ પાર નહોતો, લાખા ફૂલાણી તોરમાં મુછે તા દઈને બોલ્યા, લાખો કહે ન માણ્યું છતે હુતે જે દાડા 10-8 માં કે કો જાણે કે કે. તમે તો બહુ ગુજરાતીના વિદ્વાનો એટલે તરત તમને સમજાઈ જાય. લાખો કહે ન માણ્યું છતે હું તેજે, ઓહો આ બધી સમૃદ્ધિ હોય, જીવન હોય, આ મનુષ્ય દેહ મળ્યો, આ બધું મળ્યું, મંદિરો મળ્યા, શાસ્ત્રો મળ્યા, આ સત્સંગ મળ્યો, આ બધું મળ્યું, અને જો મળ્યું છે છતાંય જે એનો લાભ નથી લેતો, માણતો નથી. લાખો કહે ન માણ્યું છતે હું તે જે મળ્યું છે એને જે માણતો નથી, તકલીફ પડશે. કેમ? દાડા દસ આઠમાં કો જાણે કે આઠ દસ દાડામાં શું શું થઈ જશે ભાઈ. રજવાડા પલટી જાય, સમૃદ્ધિ વયા જાય, લડાઈમાં કપાઈને મરી જવું પડે. માટે મનુષ્યનો દેહ મળ્યો છે તો ભજન કરી લેવાનું કામનું છે. આઠ દસ દાડામાં શું થઈ જાય કઈ ખબર પડશે? લાખો ભૂલાણી બોલ્યો, ત્યાં એની ઘરવાળી હતા ને એ બોલ્યા, લાખો ભૂલો લખપતિ અને ફૂલાણી જાજો ફેર. તમે આઠ દસ દિવસની વાત કરો છો પતિદેવ, લાખો કહે લખપતિ અને ફૂલાણી જાજો ફેર. દન ઉગે દન આથમે કો જાણે કે. તમે આઠ દસ દિવસની વાત કરો છો પતિદેવ, પણ આ તો સૂરજ ઉગે ને સૂરજ આથમે ત્યાં કાંઈનું કાંઈ થઈ જાય, રાજ પલટાઈ જાય અને ઊંધું ચોતું થતા વાર ન લાગે. માટે જે મળ્યું છે એને કરી લેવું, માણી લેવું, ભજન કરી લેવું, સત્સંગ કરી લેવો, આ બધું કરી લેવો, બાકી હું પછી કરીશ, હું પછી કરીશ, કાંઈ ન થાય. ધન ઉગે ધન આથમે કો જાણે કે. સૂરજ ઉગ્યો સૂરજ આથમો. બીજો રાતે સુઈ ગયા ઘણા નથી દાખલા, આપણે પેલા ભાઈ અહીં નથી બેઠા, એ સુતા તેને ઘરવાળા સવારે ઉઠ્યા જ નહીં. એને હશે ને હું સવારે જઈને ફલાણું ખરીદી આવીશ ને બાબલાને આ મોકલી ને બાબલાને તે મોકલી, કોણ મોકલે? ભાઈ આ ગયા લ્યો એ ભાઈ ઉગ્યો પાછો સૂરજ. ધન ઉગે ધન આથમે કો જાણે કે. એમ જ્યાં વાત કરી ધ્યાન દો, ત્યાં એની દીકરી બોલી, લાખો ભૂલો લખપતિ ઉમા ભૂલી તે. માં તમે ભૂલ ખાઈ ગયા, બાપુજી માફ કરજો તમે ભૂલ ખાઈ ગયા છો. આમ હોય કઈ હાવ? તો કેમ? લાખો ભૂલો લખપતિ અને ઉમા એટલે માં ભૂલી તે. તું પણ ભૂલી ગઈ તો શું? આંખ કે રે મટું કડે કે કો જાણે કે. આ આંખનું મટકું માર્યું એટલામાં શું થઈ જશે ક્યાં ખબર છે? માટે ગોવિંદ ભજી લ્યો, હરિ ભજી લ્યો, શ્રીજી ભજી લ્યો, સ્વામિનારાયણ ભજી લ્યો, કૃષ્ણ ભજી લ્યો, રામ ભજી લ્યો, ભજન કરી લ્યો. આંખ કે રે મટું કડે કે કો જાણે કે. એમ જ્યાં બોલ્યા ત્યાંની દાસી બોલી, સાંભળજો, લાખો ઉમા અને ધીહડી. ધીહડી એટલે દીકરી, કચ્છની ભાષા. હા, લાખો ઉમા એટલે માં, ધીહડી ત્રણેય તમે ભૂલ્યા તે. પવન વળું ભો ના ભીએ કે કો જાણે કે. મટકું મારતાય માં વાર લાગે, લાગે ને વાર, જો ધીમેથી મટકું આવે વાર લાગે. પણ ના ભીએ પવન બેઠો છે કે હાલ્યો છે, એ છે જ હાલ્યો, પછી વિધિના સેકન્ડ આગળ હાલશે કે કેમ કોને ખબર છે એ ભાઈ. એટલામાં બધું બદલાઈ જાય છે. માટે હરિ ભજી લ્યો એમ કહે છે ભાઈ. માટે ભજ ગોવિંદમ, ભજ ગોવિંદ. અરે એનાથી તોડી નાખે એવી તમને સમજાય એવી વાત કરું. આજ મુકતો હશ સાંભળો સાંભળો. જો એક વર્ષનું શું મૂલ્ય છે એ તમારે સમજવું હોય તો હોશિયારમાં હોશિયાર વિદ્યાર્થી એક મામૂલી કારણને લીધે આખી પરીક્ષામાં ફેલ થઈ જાય, નાપાસ થઈ જાય કે ડ્રોપ લઈ લેવો પડે, અને એમાં શું દુઃખ થાય ને શું તકલીફ સર્જાય એ હોશિયાર વિદ્યાર્થીને પૂછો, એ એક વર્ષનું શું મૂલ્ય કહેવાય એ સમજાવશે. બરાબર છે કે નહીં? હા. એક મહિનાનું મૂલ્ય શું છે સાંભળજો, એ સમજવું હોય તો એક મહિના વહેલા બાળકને જન્મ આપી દીધો છે એ માને પૂછજો, એક મહિનાનો શું મૂલ્ય છે? દીકરો મૃત અવતરે છે. એક મહિનો જો પેટમાં રહી ગયો હોત તો ગુલાબના ફૂલ જેવો દીકરો અમારા વંશમાં આવી જાત. હવે ભગવાન કરે દીકરો આવે કે ના પણ આવે, એ માને હૈયે કેવો વજ્રગા થાય, આખું કુળ નિર્વંશ રહી જાય ભાઈ, એક મહિનામાં રાજ ઉજડી જાય. શું જોઈ રહ્યા? એ જનેતાને પૂછો કે એક મહિનાનું શું મૂલ્ય છે. અને એક દિવસનું મૂલ્ય સમજવું હોય તો ન્યૂઝ પેપરના એડિટરને સંપાદકને પૂછો કે એક દિવસનું શું મૂલ્ય છે. એ તાજા સમાચાર છપાય તો કામના બીજે દિવસે છાપે, એનું કોઈ મૂલ્ય નહીં. હે, એ આજે થયું કાલ સવારે આમ હેડલાઇનમાં આવી જાય, એ અખબાર છે એને માન થાય, એનું મૂલ્ય થાય, એની કિંમત થાય, એનો ફેલાવો થાય, એના સર્ક્યુલેશન વધે, એની એની પ્રતિષ્ઠા વધે. બે દી પછી વાસી સમાચાર લખે, તેને કોણ વાંચે? એડિટરને, ન્યૂઝ પેપરના સંપાદકને પૂછો કે એક દિવસનું શું મૂલ્ય છે. હા, અને એક કલાકનું મૂલ્ય સમજવું હોય તો કોઈ ઇન્ટરનેશનલ મલ્ટીનેશનલ કોઈ કંપની, ધમધકાર ચાલતી હોય બહુરાષ્ટ્રીય કંપની, અને એક કલાક માટે કોઈ પણ કારણોસર સજડ બંધ રહી જાય તો શું તકલીફ સર્જાય એના મેનેજરને પૂછો. એક કલાકનું મૂલ્ય એ સમજાવશે કે કેટલું ઊંધું ચતું થાય છે. એક કલાકનું મૂલ્ય એ બંધ પડેલી ફેક્ટરીનો માલિક કે મેનેજર સમજાવશે. અને એક મિનિટનું મૂલ્ય સમજવું હોય તો એક મિનિટ માટે પ્લેન કે ટ્રેન ચૂકી ગયો હોય એ યાત્રિકને પૂછો કે વેદના શું થાય છે. એક મિનિટ માટે પ્લેન ચૂકી ગયો, એક મિનિટ માટે ટ્રેન ચૂકી ગયો, અને જે એને તકલીફ ઊભી થાય, એ કોઈ યાત્રિક બસ ટ્રેન પ્લેન ચૂકી જાય, એને પૂછો કે મિનિટનું શું મૂલ્ય છે. અને એક સેકન્ડનું મૂલ્ય સમજવું હોય તો વાહન લઈને નીકળ્યો હોય, અકસ્માત થતા થતા એક સેકન્ડમાં બચી ગયો, એને પૂછો કે એક સેકન્ડનું કેટલું મહત્વ છે. એ મરતા મરતા વાહનના અકસ્માતમાં બચ્યો હોય એને પૂછો. અને મિલી સેકન્ડનું મહત્વ સમજવું હોય તો ઓલિમ્પિક્સ રમત ગમત વિશ્વ રમતોત્સવમાં બીજે નંબરે આવેલા રમતવીરને પૂછો કે મિલી સેકન્ડનું શું મહત્વ છે. આટલું છે, આવો સમય છે ભાઈ. માટે કહ્યું કે વીજળીને ચમકારે મોતીડા પરો પાન ભાઈ, એ નહીતર એ નહીતર અચાનક અંધારા જોને થાય, જોતરે જોતામાં ભાઈ દિવસો વહી જશે ને, એક 20,600 ને કાળ ખાય. માટે વીજળીને ચમકારે મોતીડા પરો, મોતી હાથમાં રાખ્યું હોય, સોય પરોવીને દોરામાં તૈયાર રાખી હોય અને વીજળીનો ચમકારો થાય ને એમાં કાણું ગોતી અને મોતી પરોવાની વાત, આ મનુષ્ય દેહમાં હરીનું મોતી વીરવાની વાત છે. હરી વચ્ચે આટલું જ સાબુત રહે ત્યારે બજાય, ત્યારે બજાય. આળસ કરીએ પારનો આવે, મોન મનાવે, આ ખાવું છે, સાવરિયાના ગોલા ખાવા છે, પેલાના ગોલા ખાવા છે, હજી તો આ રહી ગયું છે, હજી સ્વિટરલેન્ડ તો ફરવા ગયા નહીં, હજી કાશ્મીર તો ગયા જ નહીં. અરે એ રેવા જ ગયો ના, જવાય તો ભાગ્યમાં જઈ આવો, પણ એ એ મોતીડા પરોવાનું તો આ છે, હરી મળી જાય, હરિની કૃપા મળી જાય, કોઈ રમતા સાધુની એક કૃપા દ્રષ્ટિ મળી જાય, મોતી વિંધાઈ જાય. પણ વીજળીને ચમકારે મોતીડા પરોવો પાન ભાઈ, આળસ કરે મેળ નહીં આવે, કથામાં બેઠા હો આળસ કરે મેળ નહીં આવે, ઊંઘ ને તો ઝાપટ મારીને સાંભળવું પડશે કે વીજળીને ચમકારે મોતીડા પરોવો પાન ભાઈ, એ નહીં તારે અચાનક અંધારા જોને એ થાય. હા ભાઈ સાંભળો, આપણે કહ્યું છે કે ઈસાઈ ધર્મ ઇસ્લામ ધર્મ પુનર્જન્મમાં નથી માનતા, એની પાછળનું જે રહસ્ય છે ને એ એમના જે આગળ પડતા જે જે ચિંતકો કે સ્થાપકો એની પાછળનો એનો હાર, આ તમને કંઈ ચોપડીમાં જટ જાવ નહીં મળે, આ વિવેચકો કોઈ કોઈના દિમાગમાંથી આવી ગયું હોય, એની પાછળનું કારણ. એ લોકો એવું વિચાર્યું હશે કે આ હિન્દુ ધર્મમાં ભાઈ પુનર્જન્મ છે, આ વખતે ના થયું તો અનેક જન્મ સંસી જસ્તતો યાતિ પરામ, બીજે જન્મે કરશું, બીજે જન્મે જેટલું થશે, નહીં થાય પૂરું નહીં થાય તો ત્રીજે જન્મે કરશું, એટલે કોઈને ઉત્સાહ આવતો નથી. આ જમ્પર છે વચમાં એ એને એને એની સ્પીડને ખાઈ જાય છે, એટલે હવાલો નાખી દે છે, થયું તો થયું, નહીં તો અત્યારે જે મેળ્યું છે ને માણો જલસા કરી લે ને યાર યાર, હા આવતે જન્મે કરશું, આપણે એક કોઈનું બુરું કર્યું છે એમ કરીને ઠેકાડી દે છે. એટલે પેલા ઇસ્લામને ખ્રિસ્તી ધર્મના જે સ્થાપકો કે ચિંતકો એને થયું કે આ ચાન્સ જ કાપી નાખો, આ છેલ્લું છે, જઈપા તો જઈપા નહીતર અનંત કાળ સુધી મર્યા નરકમાં નિવાસ થઈ જશે, માટે આળસ છોડી દો અને એક જ ચાન્સ છે, પછી છે જ નહીં, હવે ક્યાં જાય એ નાખે હવાલો, બીજું છે જ નહીં. જો તમે અહીંયા કર્યું આ મનુષ્ય દેહે, તો કર્યું તો અનંત સુખમાં, અને જો ના કર્યું તો અનંત નરકમાં, માટે ચાન્સ વયો જાય. માટે પુનર્જન્મની સાયકલની થિયરી જ કાપી નાખી, જેથી કરીને માણસ આળસ પ્રમાદ કરી અને હવાલા ન નાખે, એની પાછળની ફિલોસોફી. પણ આખરે ભાઈ અહીં ઈશારા, અહીં કોણ સમજે છે સંત ફકીરોના, સાંભળજો, ઈશારા અહીં કોણ સમજે છે સંત ફકીરોના, માણસ તો બસ માણસ, કેવળ લકીરોના. બસ એ પાછું એને એ વલે મરી જવાનો નહીં આવે તો નહીં, તોય માણસ એવો ને એવો જ રહ્યો, જોયું તમે, વધારેમાં વધારે કદાચ ઇસ્લામમાં હિંસા કરનારા થયા. એમણે એ વિચાર ન કર્યો કે અનંત નરકમાં જઈશું, ભલે નહીં મગજ ઉપર આવ્યું, એ થિયરી પણ ફેલ ગઈ, નિષ્ફળ ગઈ, ફ્લોપ ગઈ. કેમ? માણસ આખરે આવો છે, માણસનું મન આવું છે, માટે એ તો એને કોઈ જગાડનારો જો મળી જાય તો. ગુણાતીતાનંદ સ્વામી કીધું કે જીવ તો કેવળ નગડદાય કરે એવો છે, એ એવો છે, એને કાંઈ ભગવાન ભજવા નથી, આ તો લોઠાએ ભગવાન ભજાવીએ ત્યારે ભગવાન ભજે એવો છે. એટલે માણસનો સ્વભાવ આવે, આ જીવનો સ્વભાવ આવે છે, માટે ચાન્સ છેલ્લો છે, હરી ભજી લ્યો. ખરેખર પછી તો બીજા ચાન્સમાં આવું મળ્યું કે ના મળ્યું, આપણે એમ કંઈક બીજે જન્મે કરશું, પણ બીજે જન્મે આપણને આવો ખાધે પીધે સુખી છો, આજુબાજુ સત્સંગ મળે છે, આ બધો સારામાં સારો યોગ મળ્યો છે, આવો સત્સંગ મળ્યો છે, અને કોઈ બીજી અવરોધ નથી, ભજન કરી તો કરી લેવાય એવા છે, એવો યોગ મળ્યો છે, પછી 50-60 વર્ષ પછી મરો, અને ત્યાર પછી કેટલો સમય જાય પછી જન્મદેહ આવે, ત્યારે કેટલું સત્સંગમાં આડાવડું થઈ ગયું છે. આજે આમ આમ પ્રગટ બેઠી હોય, એવી આમ પોરાત પર પુરુષોત્તમ નારાયણને અડીને હાથ અડાડીને બેઠી હોય, એવી સંત પરંપરા આપણી પાસે જે જીવતી છે, ત્યાં ભજન કરી લેવાની છે, મોતીડા પરોવી લેવાની છે. અણમોલાયાવા સર હાથ છે, હવે તારો જોને જૂટવાઈ જાય છે, અણમોલાયાવા સર હાથ છે, હવે જોને તારો જૂટવાઈ જાય છે, પતંગા તું દોડજે જલદી, હવે શમ્મા બુજાઈ જાય છે, અણમોલાયાવા સર હાથની. એ મનુષ્ય દેહ છે, એ આપણને શ્રીજીનું મળવું એ છે, આવો આવો સત્સંગ દિવ્ય મળવો એ છે, આપણને આવું અવસર મળી જવો એ છે, માટે આ ચાન્સ મળ્યો છે, માટે હરિભજી લેવાના છે. શું કરવાનું છે હવે એ પછીના શ્લોકમાં શંકરાચાર્યજી કહે છે, એ પણ આજે નહીં આવતા શુક્રવારે. આજે આટલું બસ. સહજાનંદ સ્વામી મહારાજ.